શ્રીમદ ભાગવત આઠમો સ્કંધ બીજો અધ્યાય ગ્રહ દ્વારા ગજેન્દ્રનું પકડાવવું. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ક્ષીર સમુદ્રમાં ત્રિકુટ નામે એક પ્રસિદ્ધ સર્વ સમૃદ્ધિઓથી યુક્ત શ્રેષ્ઠ પર્વત હતો. તે 10,000 જોજન ઊંચો હતો. તેની ચારે તરફની લંબાઈ પહોળાઈ પણ તેટલી જ હતી. તેના રજત લોહ અને સુવર્ણના 3 શિખરોની શોભાથી સમુદ્ર દિશાઓ અને આકાશ ઝગમગતા રહેતા હતા. બીજા પણ તેના કેટલાય એવા શિખરો હતા કે જેઓ રત્નો અને ધાતુઓની રંગબેરંગી શોભા દર્શાવતા રહીને બધી દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. તે શિખરો પર વિવિધ જાતના વૃક્ષો, વેલીઓ અને ઝાડીઓ હતા. તે ત્રિકુટ પર્વત ઝરણાઓના કલકલ ધ્વનિથી ગુંજતો રહેતો હતો. બધી બાજુએથી સમુદ્રના મોજા આવીને તે પર્વતના નીચલા ભાગ સાથે અથડાતા હતા. અને ત્યારે એવા જણાતા હતા કે તેઓ જાણે કે પર્વતરાજના પગ પખાળી રહ્યા હોય. તે પર્વતના પન્નાના નીલા પથ્થરોથી ત્યાંની ભૂમિ એવી શામળી થઈ ગઈ હતી કે જાણે તેના પર હરીભરી ધરો છવાઈ ગઈ હોય. તેની ગુફાઓમાં સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, નાગો, કિન્નરો, અપ્સરાઓ વગેરે વિહરતા રહેતા હતા. અને તેમના સંગીતનો ધ્વનિ શિલાઓ સાથે અફળાઈને ગુફાઓમાં ગુંજતો રહેતો હતો. ત્યારે મોટા મોટા ગર્વિષ્ઠ સિંહો તેને બીજા સિંહની ગર્જના સમજીને સહી શકતા ન હતા અને પોતાની ગર્જનાથી તેને દબાવી દેવા માટે વધુ જોરથી ગર્જના કરવા લાગતા હતા. તે પર્વતની તળેટી જાત જાતના જંગલી પશુઓના ટોળાથી શોભતી રહેતી હતી. અનેક પ્રકારના વૃક્ષોથી ભરપૂર દેવોના ઉદ્યાનમાં સુંદર સુંદર પક્ષીઓ મધુર કલરવ કરતા રહેતા હતા. તે પર્વતમાં ઘણી નદીઓ અને સરોવરો પણ હતા. તેમનું પાણી ઘણું નિર્મળ હતું અને તેમના કાંઠે મણીઓની વેણુકા રેતી ચમકતી રહેતી હતી. તેમાં દેવાંગનાઓ સ્નાન કરતી હતી, તેથી તેમનું પાણી અત્યંત સુગંધિત થઈ જતું હતું. તે સૌરભ લઈને શીતળ પવન લહેરાતો રહેતો હતો. તે પર્વતની તળેટીમાં ભગવાનના પ્રેમી મહાત્મા વરુણ ભગવાનનો એક ઉદ્યાન હતો. તેનું નામ ઋતુમાન હતું. તેમાં દેવાંગનાઓ ક્રીડા કરતી રહેતી હતી. તેમાં ચોતરફ ફળ ફૂલથી ભરપૂર દિવ્ય વૃક્ષો શોભી રહ્યા હતા. તે ઉદ્યાનમાં મંદાર, પારિજાત, ગુલાબ, આસોપાલવ, ચંપા, અનેક પ્રકારના આંબા, પ્રિયાલ, ફણસ, આંબલી, સોપારી, નાળિયેરી, નારિયેળી, ખજૂરી, લીંબુડી, મહુડા, સાલ, તાડ, તમાલ, અસન, અર્જુન, અરીઠા, ઉમરો, અંજીર, વડ, પલાસ, ખાખરા, કેસુડા, ચંદન, લીમડા, કાંચનાર, શરુ, દેવદાર, દ્રાક્ષ, શેરડી, કેળ, જાંબુડી, બોરડી, રુદ્રાક્ષ, હરડે, આમળા, બીલી, કેરડા, લીંબુ, ભીલામા વગેરે વૃક્ષો લહેરાતા હતા. તે ઉદ્યાનમાં એક ઘણું વિશાળ સરોવર હતું અને તેમાં સોનેરી કમળો ખીલી રહ્યા હતા. બીજા પણ વિભિન્ન પ્રકારના કુમુદ, કહલાર, સતદલ વગેરે કમળોની અનોખી શોભા પ્રસરી રહી હતી. ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા. મનોહર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. હંસ, કારંડવ, ચક્રવાક અને સારસના ટોળે ટોળા ઉભરાતા હતા. જલ, કુકટ કુકટ, બતક, બપૈયા, કુક કુક ધ્વનિ કરી રહ્યા હતા. માછલીઓને કાચબાઓની દોડાદોડીથી કમળના ફૂલ હાલી જતા હતા, જેથી તેમની પરાગ ખરી પડીને પાણીને સુંદર અને સુગંધિત બનાવી દેતી હતી. કદંબ, નેતર, નરકુળ, કદંબવેલી, વાંસ વગેરે વૃક્ષોથી તે ઉદ્યાન ઘેરાયેલો હતો. કુંદ, કુરબક, આશોપાલવ એટલે કે અશોક, શિરીષ, વનમાલિકા, હિંગોરી, કુંભજ, કુંજક, કુંજક, સોનજુઈ, નાગ, પુન્નાગ, જાતિ, મલ્લિકા, સતપત્ર, માધવી, મોગરો વગેરે પુષ્પ વૃક્ષોથી તેમજ પ્રત્યેક ઋતુમાં લીલાછમ રહેતા બીજા પણ વૃક્ષોથી તે સરોવર શોભતું હતું. તે પર્વતના ઘોર જંગલમાં ઘણી બધી આથણીઓ સાથે ગજેન્દ્ર રહેતો હતો. તે મોટા મોટા શક્તિશાળી હાથીઓનો સરદાર હતો. એક દિવસ તે ગજેન્દ્ર તે પર્વત પર પોતાની હાથણીઓ સાથે કાંટાળા, કીચક, વાંસ, નેતર વગેરેની ગીચ ઝાડીઓ અને વૃક્ષોને રગદોળતો ટહેલી રહ્યો હતો. તેની ગંધથી જ સિંહ, હાથી, વાઘ, ગેંડા વગેરે હિંસક પશુઓ, સર્પો તથા ચિત્તા, ગોરા કાળા હરણ, ચમરી ગાય વગેરે ભયભીત થઈને ભાગી જતા હતા. અને તેની કૃપાથી વરુ, સુવર, પાડા, રીંછ, સાહુડી, લંગૂર તથા કૂતરા, વાંદરા, હરણ, સસલા વગેરે પ્રાણીઓ સર્વત્ર નિર્ભયપણે ફરી રહ્યા હતા. તે ગજેન્દ્રની પાછળ પાછળ હાથીઓના નાના બચ્ચા દોડી રહ્યા હતા. મોટા હાથીઓ અને આથણીઓ પણ તેને વીંટળાઈને ચાલી રહ્યા હતા. તેની ચાલના ધમકારાથી પહાડ એકવાર તો કંપી ઉઠતો હતો. તેના ગંડ સ્થળમાંથી ઝરતા મદનું પાન કરવા ભમરાઓ તેની સાથે સાથે ઉડી રહ્યા હતા. મદને લીધે તેની આંખો ચંચળ થઈ રહી હતી. ઘણો તીવ્ર તડકો હોવાથી તે વ્યાકુળ થઈ ગયો અને તેને તથા તેના સાથીઓને તરસ પણ પીડવા લાગી. ત્યારે દૂરથી જ કમળની પરાગથી સુવાસિત વાયુની ગંધ શૂંઘીને તે પેલા સરોવર તરફ જવા લાગ્યો કે જેની શીતળતા અને સુગંધ લઈને વાયુ વહી રહ્યો હતો. વેગથી ચાલતો તે થોડી જ વારમાં તે સરોવરના કિનારે જઈ પહોંચ્યો. તે સરોવરનું પાણી અત્યંત નિર્મળ અને અમૃત જેવું મધુર હતું. સોનેરી અને લાલ કમળોની પરાગથી તે મહેકી રહ્યું હતું. ગજેન્દ્રે પહેલા તો તે પાણીમાં પ્રવેશીને પોતાની સૂંઢથી ઉછાળીને મન ભરીને પાણી પીધું. પછી તેમાં સ્નાન કરીને પોતાનો થાક ઉતાર્યો. ગૃહસ્થ પુરુષની જેમ તે ગજેન્દ્ર મોહગ્રસ્ત થઈને પોતાની સૂંઢથી પાણીના ફુવારા છોડીને પોતાની સાથેની આથણીઓ અને બચ્ચાને નવડાવવા લાગ્યો અને તેમના મોઢામાં સૂંઢ નાખીને પાણી પીવડાવવા લાગ્યો. ભગવાનની માયાથી મોહિત થયેલો તે ગજેન્દ્ર ઉન્મત્ત થઈ રહ્યો હતો. તે બિચારાને એનો ખ્યાલ જ ન હતો કે મારે માથે ઘણું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હે રાજન, ગજેન્દ્ર જે સમયે આટલો ઉન્મત્ત થઈ રહ્યો હતો તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન ગ્રાહે ક્રોધે ભરાઈને તેનો પગ પકડી લીધો. આ પ્રમાણે અચાનક સંકટમાં ફસાઈને તે બળવાન ગજેન્દ્ર તેની શક્તિ અનુસાર પોતાને છોડાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ છોડાવી શક્યો નહીં. બીજા હાથીઓ, હાથણીઓ અને બચ્ચાઓએ જોયું કે તેમના સ્વામીને બળવાન ગ્રાહ ઘણા વેગથી ખેંચી રહ્યો છે અને તેઓ ઘણા ભયભીત થઈ રહ્યા છે. ત્યારે તે બધાને ઘણું દુઃખ થયું અને તેઓ ભારે વ્યાકુળતાથી ગરજવા લાગ્યા. ઘણાએ તેને મદદ પહોંચાડીને પાણીમાંથી બહાર કાઢવા ઈચ્છ્યું, પરંતુ એમાં તેઓ અસમર્થ જ રહ્યા. ગજેન્દ્ર અને ગ્રાહ પોતપોતાની પૂરી તાકાત લગાડીને મથી રહ્યા હતા. ક્યારેક ગજેન્દ્ર ગ્રાહને બહાર ખેંચી લાવતો હતો તો ક્યારેક ગ્રાહ ગજેન્દ્રને અંદર ખેંચી જતો હતો. હે રાજન, આ પ્રમાણે લડતા લડતા 1000 વર્ષ વીત્યા અને તે બંને જીવતા રહ્યા. આ ઘટના જોઈને દેવો પણ આશ્ચર્ય પામ્યા. છેવટે ઘણા દિવસો સુધી વારંવાર પાણીમાં ખેંચાઈ જવાથી ગજેન્દ્રનું શરીર શિથિલ પડી ગયું. ન તો તેના શરીરમાં બળ રહ્યું કે ન તો રહી મનમાં હિંમત, શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ. ગ્રાહ તો રહ્યો જળચર, તેથી તેનું બળ ક્ષીણ થવાને બદલે વધી ગયું હતું. તે ઘણા ઉત્સાહથી વિશેષ બળ લગાડીને ગજેન્દ્રને ખેંચવા લાગ્યો. દેહાભિમાની ગજેન્દ્ર આ પ્રમાણે પ્રાણોના સંકટમાં આવી પડ્યો અને પોતાને છોડાવવા સર્વથા અસમર્થ બની ગયો. ઘણા સમય સુધી તેણે છુટકારો મેળવવાના ઉપાયનો વિચાર કર્યો અને આખરે તેણે આ નિશ્ચય કર્યો, આ ગ્રાહ વિધાતાનો ફંદો જ છે, એમાં ફસાઈને હું આતુર થઈ રહ્યો છું. જ્યારે મને મારી બરાબરીના હાથીઓ પણ આ સંકટમાંથી ઉગારી શક્યા નથી, તો બિચારી આ આથણીઓ તો છોડાવી જ કેમ શકે. તેથી હવે હું સમસ્ત વિશ્વના એકમાત્ર આશ્રય ભગવાનનું જ શરણ લઉં છું. કાળ ઘણો બળવાન છે, તે સાપની જેમ ઘણા પ્રચંડ વેગથી બધાને ગળી જવા માટે ઘસતો રહે છે, બધાને ગળી જવા માટે ધસતો જ રહે છે. એનાથી અત્યંત ભયભીત થઈને જે કોઈ ભગવાનના શરણે જાય છે તેને તે પ્રભુ જરૂર બચાવી લે છે. એમનાથી ભયભીત થઈને મૃત્યુ પણ પોતાનું કામ કરવા માટે દોડતું હોય છે. તે જ પ્રભુ સૌના આશ્ચર્ય છે. હું તેમનું જ શરણ લઉં છું. 8મા સ્કંદ અંતર્ગત મન્વંતર અનુવર્ણનમાંનો ગજેન્દ્ર ઉપાખ્યાનમાંનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.